મહાપુરુષ એવા શાસ્ત્રીજી મહારાજ, જીવનથી જીવન ઘડનારા શાસ્ત્રીજી મહારાજ. બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ એવા શાસ્ત્રીજી મહારાજ, જીવનથી જીવન ઘડનારા શાસ્ત્રીજી મહારાજ. ગુણતીત જોગની પરંપરાના શાસ્ત્રીજી મહારાજ, સદવિદ્યા સદધર્મ રક્ષક એવા શાસ્ત્રીજી મહારાજ. સરે સરે સરે પરિ પમ પમ રે મસા. શ્રી ગુરુવે નમો નમઃ. ઓમ શ્રી ગુરુવે નમો નમઃ. ઓમ શ્રી ગુરુવે નમો નમઃ. ઓમ શ્રી ગુરુવે નમો નમઃ. વંદનમ કરીએ વંદનમ, વંદનમ કરીએ વંદનમ. सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए.